શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 22મો અધ્યાય. મહારાજ પૃથુને સનકાદિનો ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, જે સમયે પ્રજાજનો પરંપરાક્રમી પૃથ્વીપાલક પૃથુની આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ સમયે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી ચાર મુનીશ્વરો પધાર્યા. રાજા અને તેમના સેવકોએ તેમને જોયા અને ઓળખી લીધા કે તે સિદ્ધેશ્વરો પોતાને દિવ્ય કાંતિથી સમસ્ત લોકોને પાપ વિમુક્ત કરતા રહીને આકાશમાંથી ઉતરી રહ્યા છે. રાજાના પ્રાણ તે સનકાદિના દર્શન કરતા જ જેમ વિષય જીવ વિષયો તરફ દોડે છે તેમ તેના તરફ ચાલી નીકળ્યા. જાણે કે પ્રાણોને પાછા લાવવા માટે જ તેઓ પોતાના સભાજનો અને અનુયાયીઓની સાથે એકાએક ઊઠીને ઊભા થઈ ગયા. જ્યારે તે મુનીશ્વરો શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા ત્યારે શિષ્ટાચાર શિરોમણી પૃથ્વીએ તેમના ગૌરવથી પ્રભાવિત થઈને વિનયપૂર્વક ડોક નમાવીને તેમની વિધિવત પૂજા કરી. પછી તેમનું ચરણોદક પોતાના મસ્તક પર છાંટ્યું. આ પ્રમાણે શિષ્ટ પુરુષને યોગ્ય આચારનો આદર અને તેનું પાલન કરીને તેમણે એ દર્શાવ્યું કે બધા જ સત્પુરુષોએ આવો વ્યવહાર કરવો જોઈએ. સનકાદિ મુનીશ્વરો ભગવાન શંકરના પણ અગ્રજ છે. સુવર્ણ સિંહાસનો પર તેઓ એવી રીતે સુશોભિત થયા કે જેમ પોતપોતાના સ્થાનો પર અગ્નિ દેવતાઓ. મહારાજ પૃથ્વીએ અત્યંત શ્રદ્ધા અને સંયમ સાથે પ્રેમપૂર્વક તેમને કહ્યું. પૃથ્વીજીએ કહ્યું, હે મંગલમૂર્તિ મુનીશ્વર, તમારા દર્શન તો યોગીઓને પણ દુર્લભ છે. મારાથી એવું કયું પુણ્ય થયું છે કે જેનાથી આપમેળે જ તમારા દર્શન પ્રાપ્ત થાય, જેના પર બ્રાહ્મણો અથવા અનુચરો સહિત શ્રી શંકર કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તેને માટે આ લોક અને પરલોકમાં કઈ વસ્તુ દુર્લભ હોય. આ દ્રશ્ય પ્રપંચને કારણે મહત્ત્વ વગેરે તત્વો જો કે સર્વમાં રહેલા છે તો પણ તેઓ સર્વસાક્ષી આત્માને જોઈ શકતા નથી. એવી જ રીતે જો કે તમે સમસ્ત લોકોમાં વિચરો છો તો પણ અનધિકારી લોકો તમારું દર્શન કરવા પામતા નથી. જે ગૃહસ્થ અથવા તેના સેવકો દ્વારા જળ આસન પૃથ્વી વગેરે કોઈ પણ પદાર્થોનો તમારા જેવા પૂજ્ય પુરુષો સ્વીકાર કરે છે તે ગૃહસ્થો નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. જે ઘરોમાં ભગવાનના ભક્તોના પરમ પવિત્ર ચરણોદકના ક્યારેય છાંટા પડ્યા નથી તે બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓથી ભરેલા હોવા છતાં પણ એવા વૃક્ષો જેવા છે કે જેમના પર સાપ રહે છે. હે મુનીશ્વર, તમારું સ્વાગત છે. તમે તો બાલ્યાવસ્થાથી જ મુમુક્ષુઓના માર્ગનું અનુસરણ કરતા રહીને એકાગ્રચિત્તથી બ્રહ્મચર્ય વગેરે મહાન વ્રતોનું અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરી રહ્યા છો. હે સ્વામીજન, અમે પોતાના કર્મોને વશીભૂત થઈને વિપત્તિઓના ક્ષેત્રે એવા સંસારમાં પડેલા કેવળ ઇન્દ્રિય સંબંધિત ભોગોને જ પરમ પુરુષાર્થ માની રહ્યા છીએ, તો શું અમારા ઉદ્ધારનો પણ કોઈ ઉપાય છે ખરો? તમને કુશળ સેમ પૂછવા એ યોગ્ય નથી, કારણ કે તમે નિરંતર આત્મામાં જ રમણ કરો છો. તમારામાં કુશળ છે અને કુશળ નથી એ પ્રકારની વૃત્તિઓ ક્યારેય હોતી જ નથી. તમે સંસારના અગ્નિથી સંતપ્ત જીવોના પરમ સુહૃદ છો, તેથી તમારામાં વિશ્વાસ કરીને હું એ પૂછવા ઈચ્છું છું કે આ સંસારમાં મનુષ્યનું કેવી રીતે સુગમતાથી કલ્યાણ થઈ શકે છે? એ તો નક્કી જ છે કે જેઓ આત્માવાન ધીર પુરુષોમાં આત્મારૂપે પ્રકાશિત થાય છે અને ઉપાસકોના અંતઃકરણમાં પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા છે, તે અજન્મા ભગવાન નારાયણ જ પોતાના ભક્તો પર કૃપા કરવા માટે તમારા જેવા સિદ્ધ પુરુષો રૂપે આ પૃથ્વી પર વિચરણ કરતા રહે છે. શ્રી મૈત્રેયજી કહે છે, રાજા પૃથુના તર્ક પ્રમાણયુક્ત ગંભીર સંક્ષિપ્ત અને મધુર વચનો સાંભળીને શ્રી સનંતકુમારજી ઘણા પ્રસન્ન થયા અને સહેજ મલકાઈને કહેવા લાગ્યા. સનંતકુમારજીએ કહ્યું, હે મહારાજ, બધું જાણતા હોવા છતાં તમે સમસ્ત પ્રાણીઓના કલ્યાણના ખ્યાલથી ઘણી સારી વાત પૂછી છે. સાચું જ છે કે સાધુ પુરુષોની બુદ્ધિ આવી જ રહેતી હોય છે. સત્પુરુષોનો સમાગમ શ્રોતા અને વક્તા બંનેને માટે કલ્યાણકારી હોય છે, કારણ કે તેમનો વાર્તાલાપ અને પ્રશ્નોત્તર બધાનું મંગલ કરનાર હોય છે. હે રાજન, ભગવાન શ્રી મધુસૂદનના ચરણકમળોના ગુણાનુવાદમાં તમારો અવશ્ય અવિચળ પ્રેમ છે. હર કોઈને આવી પ્રીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે અને તે પ્રાપ્ત થવાથી હૃદયમાં રહેલા તે વાસનારૂપી મળનો સર્વથા નાશ કરી દે છે, કે જે અન્ય કોઈ ઉપાયથી જલ્દી છૂટતો નથી. શાસ્ત્રો જીવોના કલ્યાણ માટે સમ્યકપણે વિચાર કરે છે અને એમનામાં એવું જ કલ્યાણનું સાધન નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જેનાથી આત્માથી ભિન્ન શરીર વગેરે પ્રત્યે વૈરાગ્ય થાય તથા પોતાના આત્મા સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મમાં સુદૃઢ અનુરાગ થાય. શાસ્ત્રો એવું પણ કહે છે કે ગુરુ અને શાસ્ત્રના વચનોમાં વિશ્વાસ રાખો, ભાગવત ધર્મનું આચરણ કરવું, તત્વ જિજ્ઞાસા હોવી, જ્ઞાન યોગમાં નિષ્ઠા હોવી, યોગેશ્વર શ્રી હરિની ઉપાસના કરવી અને દરરોજ પુણ્ય કીર્તિ શ્રી ભગવાનની પાવન કથાઓ સાંભળવી જોઈએ. જે લોકો ધન અને ઇન્દ્રિયોના ભોગોમાં જ રત છે તેમની ગોષ્ઠીમાં પ્રેમ નહીં રાખો. તેમને પ્રિય લાગતા પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ નહીં કરવો. ભગવાનના ગુણોનું અમૃતપાન કરતા રહીને આત્મામાં જ સંતુષ્ટ રહેવું. એકાંત સેવનમાં પ્રેમ રાખો. કોઈ પણ જીવને કષ્ટ નહીં આપો. નિવૃત્તિમાં નિષ્ઠા રાખવી. આત્મકલ્યાણનું અનુસંધાન કરતા રહીને શ્રીહરિના પવિત્ર ચરિત્રરૂપ શ્રેષ્ઠ અમૃતનો આસ્વાદ કરવો. નિષ્કામ ભાવે યમ નિયમોનું પાલન કરવું. ક્યારેય કોઈની નિંદા નહીં કરવી. કોઈ પણ પદાર્થની કામના નહીં રાખવી. શીત ઉષ્ણ વગેરે દ્વંદોને સહન કરવા. ભક્તોના કાનોને સુખ આપનારા શ્રીહરિના ગુણોનું વારંવાર વર્ણન કરવું. આમ કરવાથી અને વધતા જતા ભક્તિભાવથી મનુષ્યનો કાર્ય કારણરૂપ સમસ્ત જડ પ્રપંચમાંથી વૈરાગ્ય થઈ જાય છે અને આત્મ સ્વરૂપ નિર્ગુણ પરબ્રહ્મ અનાયાસે જ પ્રીતિ થઈ જાય છે. પરબ્રહ્મમાં સુદૃઢ પ્રીતિ થઈ જવાથી મનુષ્ય સદગુરુનું શરણ લે છે, પછી જ્ઞાન અને વૈરાગ્યના પ્રબળ વેગને કારણે વાસના રહિત થયેલા પોતાના અવિદ્યા વગેરે પાંચ પ્રકારના કલેશોથી યુક્ત અહંકારાત્મક પોતાના લિંગ શરીરને તે એવી રીતે જ ભસ્મ કરી દે છે જેમ અગ્નિ લાકડાથી પ્રગટ થાય છે અને પછી તેને જ બાળી નાખે છે. તે પ્રમાણે લિંગ શરીરનો નાશ થઈ જવાથી તે તેના કર્તૃત્વ વગેરે બધા ગુણોથી મુક્ત થઈ જાય છે. પછી તો જેમ સ્વપ્નાવસ્થામાં જાત જાતના પદાર્થો જોવા છતાં પણ તેમાંથી જાગૃત થઈ ગયા પછી તેમના માનો કોઈ પદાર્થ દેખાતો નથી, તેવી જ રીતે તે મનુષ્ય શરીરની બહાર દેખાતા ઘટપટ વગેરે અને ભીતરમાં અનુભવાતા સુખ દુઃખ વગેરેને પણ જોતો નથી. આ સ્થિતિ પ્રાપ્ત થાય તે પહેલાં આ પદાર્થો જ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે રહીને તેમનો ભેદ કરી રહ્યા હતા. જ્યાં સુધી અંતઃકરણ રૂપ ઉપાધિ રહે છે ત્યાં સુધી જ મનુષ્યને જીવાત્મા, ઇન્દ્રિયોના વિષયો અને બંને સાથે સંબંધ કરાવનારા અહંકારનો અનુભવ થાય છે, ત્યાર પછી નહીં. બાહ્ય જગતમાં પણ જોવામાં આવે છે કે જળ, દર્પણ વગેરે નિમિત્તોના રહેવાથી જ પોતાના બિંબ અને પ્રતિબિંબનો ભેદ દેખાય છે, અન્ય સમયે નહીં. જે લોકો વિષયોના ચિંતનમાં રત રહે છે તેમની ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈ જાય છે તથા મનને પણ તેમની તરફ ખેંચી લઈ જાય છે. પછી તો જેમ જળાશયના કાંઠે ઉગેલા કુશ વગેરે પોતાના મૂળિયા વડે તેનું પાણી ખેંચતા રહે છે, તેવી જ રીતે તે ઇન્દ્રિયોમાં આસક્ત મન બુદ્ધિની વિચાર શક્તિને ક્રમશઃ હરી લે છે. વિચાર શક્તિનો નાશ થઈ જવાથી પૂર્વાપરનું સ્મરણ જતું રહે છે અને સ્મૃતિનો નાશ થઈ જવાથી જ્ઞાન રહેતું નથી. આ જ્ઞાનના નાશને જ પંડિતો પોતે જ પોતાનો નાશ કરવો કહે છે, જેના ઉદ્દેશ્યથી અન્ય બધા પદાર્થોમાં પ્રિયતાનો બોધ થાય છે. તે આત્માનો પોતાના જ થકી નાશ થવાથી જે સ્વાર્થ હાનિ થાય છે, એનાથી અધિક આ લોકમાં જીવની અન્ય કોઈ હાનિ નથી. ધન અને ઇન્દ્રિયોનું વિષય ચિંતન મનુષ્યના તમામ પુરુષાર્થોને નાશ કરનારું છે, કારણ કે તેમના ચિંતનથી તે જ્ઞાન અને વિજ્ઞાનથી ભ્રષ્ટ થઈને વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓમાં જન્મ પામે છે. તેથી જેને અજ્ઞાનના અંધકારને પાર કરવાની ઈચ્છા હોય તે મનુષ્ય ક્યારેય વિષયોમાં આસક્તિ રાખવી જોઈએ નહીં, કારણ કે આ આસક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થવામાં ઘણી અવરોધક છે. આ ચાર પુરુષાર્થોમાં પણ સૌથી શ્રેષ્ઠ મોક્ષ જ માનવામાં આવે છે, કારણ કે અન્ય ત્રણ પુરુષાર્થોમાં હંમેશા કાળનો ભય લાગેલો રહે છે. પ્રકૃતિમાં ગુણશોભ થયા પછી જેટલા પણ ઉત્તમ અને અધમ ભાવો પ્રગટ થયેલા છે તે તમામ વિનાશી છે, શાશ્વત કોઈ જ નથી. કાળ ભગવાન તે બધાના કુશળોને કચડતા રહે છે. તેથી હે રાજન, જે ભગવાન શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ અને અહંકારથી આવૃત બધા જ સ્થાવર જંગમ પ્રાણીઓના હૃદયોમાં અંતર્યામી થઈને ક્ષેત્રજ્ઞ રૂપે અને સર્વના નિયામક હોવાથી સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા છે, તેમને તમે તે હું જ છું એમ જાણો. જે રીતે દોરડાનું જ્ઞાન થઈ ગયા પછી તેનામાં સર્પબુદ્ધિ રહેતી નથી, તેવી જ રીતે વિવેક પ્રાપ્ત થઈ ગયા પછી જેનો ક્યાંય પત્તો જડતો નથી એવા માયામય પ્રપંચ જેનામાં કાર્યકારણ રૂપે પ્રતીત થઈ રહ્યો છે અને જે સ્વયં કર્મથી દૂષિત પ્રકૃતિથી પર છે, તે નિત્યયુક્ત, તે નિત્ય મુક્ત, નિર્મળ અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પામી રહ્યો છું. ભગવાનની ભક્તિનું મહત્વ એવું છે કે તેમના ચરણ કમળરૂપી કમળદળનું સ્મરણ કરીને સંતજનો કર્મોની મજબૂત ગાંઠને પણ છિન્ન ભિન્ન કરી દે છે. પરંતુ જ્ઞાન માર્ગીઓ જેમણે ઇન્દ્રિયોના વિષયો તરફના પ્રવાહને રોકી લીધો છે તેઓ પણ આ રીતે કર્મ ગ્રંથિને કાપી શકતા નથી. તેમનામાં ધારણાની સ્થિરતા ન રહેવાને કારણે પતનની સંભાવના રહે છે. તેથી વાસુદેવ ભગવાનની શરણાગતિ સ્વીકારો. જે લોકો મન અને ઇન્દ્રિયો રૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસાર સાગરને ભક્તિ માર્ગ સિવાય અન્ય યોગ વગેરે દુષ્કર સાધનો વડે પાર કરવા ઈચ્છે છે, તેમનું પેલે પાર પહોંચવું મુશ્કેલ જ છે. કારણ કે તેમને કર્ણધાર રૂપી શ્રીહરિનો આશ્રય નથી. તેથી તમે તો ભગવાનના આરાધ્ય ચરણકમળોને નૌકા બનાવીને અનાયાસે જ આ દુષ્કર સંસાર સાગરને પાર કરી લો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, બ્રહ્માજીના પુત્ર આત્મજ્ઞાની સનંતકુમારજી પાસેથી આ રીતે આત્મતત્વનો ઉપદેશ પામીને મહારાજ પૃથ્વીએ તેમની ઘણી પ્રશંસા કરતા કહ્યું. રાજા પૃથ્વીએ કહ્યું, હે ભગવાન, દીનદયાળ શ્રી હરિએ મારા પર પહેલા કૃપા કરી હતી તેને જ પૂર્ણ કરવા માટે તમે પધાર્યા છો. તમે ઘણા જ દયાળુ છો, જે કાર્ય કરવા માટે તમે પધાર્યા હતા તેને તમે સારી રીતે સંપન્ન કરી દીધું. હવે આના બદલામાં હું તમને શું આપું? મારી પાસે તો શરીર અને એની સાથે જે કંઈ છે તે બધું મહાપુરુષોનો જ પ્રસાદ કૃપા છે. હે બ્રહ્મન, પ્રાણ, પત્ની, પુત્ર, સર્વ પ્રકારની સામગ્રીઓથી ભરેલા ભવન, રાજ્ય, સેના, પૃથ્વી અને ખજાનો, આ સર્વ કાંઈ તમારું જ છે. તેથી તમારા જ શ્રીચરણોમાં અર્પિત છે. વાસ્તવમાં તો સેનાપતિ પણ રાજ્ય, દંડવિધાન અને સમસ્ત લોકોના શાસનનો અધિકાર વેદશાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણોને જ છે. બ્રાહ્મણ પોતાનું જ ખાય છે, પોતાનું જ પહેરે છે અને પોતાની જ વસ્તુનું દાન કરે છે. બીજું ક્ષત્રિયો વગેરે તો તેની જ કૃપાથી અન્ન ખાવા પામે છે. તમે વેદના પારંગત છો, તમે અધ્યાત્મ તત્વનો વિચાર કરીને અમને નિશ્ચિતપણે સમજાવી દીધું છે કે ભગવાન પ્રત્યેની આ પ્રકારની અભેદ ભક્તિ જ તેમને પામવાનું મુખ્ય સાધન છે. તમે પરમ કૃપાળુ છો, તેથી દિનોના ઉદ્ધારરૂપ પોતાના આ કર્મથી જ હંમેશા સંતુષ્ટ રહો. તમારા ઉપકારનો બદલો કોઈ શું આપી શકવાનું છે? તે માટે પ્રયત્ન કરવો એ પણ પોતાનો ઉપહાસ કરાવવો જ કહેવાય. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, એ પછી આદિરાજ પૃથ્વીએ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સનકાદિ મુનિઓની પૂજા કરી અને તે મુનિઓ પૃથ્વીના શીલની પ્રશંસા કરતા કરતા બધા લોકોની સામે જ આકાશ માર્ગે પ્રયાણ કરી ગયા. મહાત્માઓમાં અગ્રગણી મહારાજ પૃથ્વી તેમની પાસેથી આત્મવિષયક ઉપદેશ મેળવીને ચિત્તની એકાગ્રતાથી આત્મામાં જ સ્થિત રહેવાને કારણે પોતાને કૃતકૃત્યવત અનુભવવા લાગ્યા. તેઓ બ્રહ્માપર્ણ બુદ્ધિથી સમય, સ્થળ, શક્તિ, ન્યાય અને ધર્મ અનુસાર સઘળા કાર્યો કરતા હતા. આ પ્રમાણે એકાગ્ર ચિત્તથી સમસ્ત કર્મોનું ફળ પરમાત્માને અર્પણ કરીને આત્માને કર્મોના સાક્ષીભૂત તેમજ પ્રકૃતિથી અતીત જોવાને કારણે તેઓ સર્વથા નિર્લેપ રહ્યા. જેમ સૂર્યદેવ સર્વત્ર પ્રકાશ કરવા છતાં પણ વસ્તુઓના ગુણદોષથી નિર્લેપ રહે છે, તેવી જ રીતે પોતે સાર્વભૌમ સામ્રાજ્ય લક્ષ્મીથી સંપન્ન અને ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ અહંકાર રહિત હોવાને કારણે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થયા નહીં. આ પ્રમાણે આત્મનિષ્ઠામાં સ્થિત થઈને બધા જ કર્મનું યથાયોગ્ય રીતે અનુષ્ઠાન કરતા રહીને તેમણે પોતાની પત્ની અર્ચિના ગર્ભથી પોતાને અનુરૂપ 5 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ હતા વિજિતાક્ષ, ધૂમ્રકેશ, હયર્ષ, દ્રવિણ અને વૃક. મહારાજ પૃથુ ભગવાનના અંશ હતા. તેઓ સમયાંતરે જ્યારે જ્યારે જરૂર જણાતી ત્યારે જગતના પ્રાણીઓના રક્ષણ માટે પોતે એકલા જ સમસ્ત લોકપાલોના ગુણો ધારણ કરી લેતા હતા. પોતાના ઉદાર મન, પ્રિય અને હિતકારી વચનો, મનોહર મૂર્તિ અને સૌમ્ય ગુણો વડે પ્રજાનું રંજન કરતા રહેતા હતા. તેથી બીજા ચંદ્રમા જેવા તેમનું રાજા એ નામ સાર્થક થયું. સૂર્ય જેમ ગરમીમાં પૃથ્વીનું જળ ખેંચીને વર્ષાકાળમાં તેને ફરી પૃથ્વી પર વરસાવે છે તથા પોતાના કિરણોથી સૌને તાપ પહોંચાડે છે, તેવી જ રીતે તેઓ કરરૂપે પ્રજાનું ધન લઈને તેને દુષ્કાળ વગેરેના સમયે છૂટા હાથે પ્રજાના હિતમાં લગાવી દેતા હતા તથા તેમનો સર્વ પર પ્રભાવ હતો. તેઓ તેજમાં અગ્નિ જેવા, દુર્ધર્ષ ઇન્દ્ર જેવા અજય, પૃથ્વી જેવા ક્ષમાશીલ અને સ્વર્ગ જેવા મનુષ્યોની સમસ્ત કામનાઓ પૂરી કરનારા હતા. સમયાંતરે પ્રજાજનોને તૃપ્ત કરવા માટે તેઓ મેઘની જેમ તેમના અભિષ્ટ અર્થોને ખુલ્લા હાથે લૂંટાવતા રહેતા હતા. તેઓ સમુદ્ર જેવા ગંભીર અને પર્વતરાજ સુમેરુ જેવા ધૈર્યવાન પણ હતા. મહારાજ પૃથુ દુષ્ટોનું દમન કરવામાં યમરાજ જેવા આશ્ચર્યપૂર્ણ વસ્તુઓના સંગ્રહમાં હિમાલય જેવા, કોષને સમૃદ્ધ કરવામાં કુબેર જેવા અને ધનને સમૃદ્ધ કરવા, ધનને છુપાવવામાં વરુણ જેવા હતા. શારીરિક બળ પરાક્રમમાં, ઇન્દ્રિય બળમાં તથા માનસિક બળમાં સર્વત્ર ગતિશીલ વાયુ જેવા અને તેજની અસહ્યતામાં ભગવાન શંકર જેવા હતા. સૌંદર્યમાં કામદેવ જેવા, ઉત્સાહમાં સિંહ જેવા, વાત્સલ્યમાં મનુ જેવા અને મનુષ્યના આધિપત્યમાં સર્વસમર્થ બ્રહ્માજી જેવા હતા. બ્રહ્મ વિચારમાં બૃહસ્પતિ, ઇન્દ્રિય જયમાં સાક્ષાત શ્રી હરિ તથા ગાય, બ્રાહ્મણ, ગુરુજન તેમજ ભગવદ્ ભક્તોની ભક્તિ, લજ્જા, વિનય, શીલ, પરોપકાર વગેરે ગુણમાં અદ્વિતીય હતા. લોકો ત્રણેય ભુવનોમાં સર્વત્ર ઊંચા સ્વરે તેમની કીર્તિનું ગાન કરતા હતા. એનાથી તેઓ સ્ત્રીઓ સુદ્ધાના કાનોમાં એવી જ રીતે પ્રવેશ પામી ગયા હતા કે જેમ સત્પુરુષોના હૃદયમાં શ્રીરામ. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુચરિતમાનો 22મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.